श्री मार्कंडेय पुराण अध्याय 40 वेवस्वत मन्वंतर की कथा तथा सावर्णिक मन्वंतर संक्षिप्त परिचय। मार्कंडेय जी कहे छे, विश्वकर्मा की पुत्री संगना भगवान सूर्य की पत्नी छे, तेमना गर्भ थी वेवस्वत मनु जन्म थयो, जो विख्यात यशस्वी ने अनेक विषयों ज्ञान में पारंगत था। विवस्वानना पुत्र होवाना कारणे तेओ वेवस्वत कहवाया। जारे भगवान सूर्य संगना तरफ जोता तो तेओ संगना पोतानी आँखों बंद करी देती हती। तेथी रुष्ट एटले के नाराज थईने सूर्ये संगना ने आवुं निष्ठुर वचन कह्युं, ओ मूर्ख, तू मने जोईने सदा आँखों बंद करी ले छे, तेथी तारा गर्भथी प्रजाजनोने शासनमां राखनार यम उत्पन्न थशे। आ सांभळीने संगना देवी भयथी व्याकुळ थई गया, तेमनी दृष्टि चंचळ थई गई। ए जोईने सूर्ये फरी कह्युं, त्या समये मने जोईने पोतानी दृष्टि चंचळ करी छे, तेथी चंचळ लहरोथी युक्त नदी तारी कन्याना रूपमां उत्पन्न थशे। त्यार पछी संगना एक पुत्र ने एक पुत्रीने जन्म आप्यो। पुत्रनुं नाम यम हतुं अने पुत्री यमुना नामे विख्यात महानदी थी। संगना सूर्यना तेज ने घणा कष्ट थी सहन करती हती, ते तेना माटे असह्य हतुं। तेणे विचार्युं, शुं करूं, क्यां जाऊं, क्यां जवाथी मने शांति मळशे अने मारा स्वामी माराथी नाराज पण नहीं थाय। आ प्रमाणे अनेक प्रकारना विचार करीने प्रजापति कुमारी संगनाए पोताना पिताना घरनो आश्रय लेवानो विचार्युं। त्यां जवा माटे तत्पर थईने तेणे पोतानी छायाने ज सूर्यदेवनी पत्नी बनावी અને તેને કહ્યું, તું આ ઘરમાં રહીને મારી જેમ જ બધા સંતાનો તથા ભગવાન સૂર્ય પ્રત્યે પણ ઉત્તમ વર્તાવ કરજે। આમ કહીને સંગના દેવી પોતાના પિતાને ઘરે જતા રહ્યા, ત્યાં તેમણે ત્વષ્ટા પ્રજાપતિના દર્શન કર્યા। તેમણે પણ બહુ પ્રેમ અને આદરથી પુત્રીનું સ્વાગત કર્યું। તેઓ થોડો સમય ત્યાં રહ્યા, ત્યાર પછી પિતાએ તેમને પ્રેમથી સમજાવતા કહ્યું, બેટી, તમે ત્રણેય લોકના સ્વામી ભગવાન સૂર્યના પત્ની છો, તેથી તમારે વધારે સમય પિતાને ઘેર રહેવું ન જોઈએ। હવે તમે સ્વામીને ઘેર જાઓ, હું તમારા પર બહુ પ્રસન્ન છું। પિતાના આમ કહેવાથી સંગનાએ બહુ સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને તેમને પ્રણામ કરીને ત્યાંથી ચાલી ગઈ। સંગનાદેવી સૂર્યના તેજથી બહુ ડરતા હતા અને તેમના તાપનો સામનો કરવા ઈચ્છતા ન હતા, તેથી ઉત્તર કુરુમાં જઈને ઘોડીના રૂપમાં રહેવા અને તપસ્યા કરવા લાગ્યા। આ બાજુ છાયા સંગનાને જ સંગના સમજીને ભગવાન સૂર્યે તેનાથી બે પુત્ર ને એક મનોહર કન્યા ઉત્પન્ન કરી। છાયા સંગના પોતાના સંતાનોને જેટલો પ્રેમ કરતી હતી, તેટલો સંગનાના પુત્ર પુત્રીને નહીં। મનુ તો તેના આ વર્તાવને સહન કરી લેતા હતા, પરંતુ યમથી સહન ન થયું। તેમણે ક્રોધમાં આવીને તેને મારવા માટે લાત ઉઠાવી, પરંતુ પછી ક્ષમાભાવનો આશ્રય લઈને લાત મારી નહીં। ત્યારે છાયા સંગનાએ યમને શ્રાપ આપ્યો, હું તમારા પિતાની પત્ની છું, પરંતુ તમે મર્યાદાનું ઉલ્લંઘન કરીને મને મારવા માટે લાત ઉઠાવી રહ્યા છો, તેથી તમારો આ પગ આજે જ પૃથ્વી પર પડી જશે। માતાનો આપેલો શ્રાપ સાંભળીને યમ ભયથી વ્યાકુળ થઈ ગયા અને પોતાના પિતાની પાસે જઈને પ્રણામ કરીને બોલ્યા, પિતાજી, આ તો બહુ આશ્ચર્યની વાત છે, આવું તો કદી કોઈએ પણ જોયું નહીં હોય કે માતા વાત્સલ્ય મૂકીને પોતાના પુત્રને શ્રાપ આપી દે। દુર્ગુણી પુત્રો પ્રત્યે પણ માતાનો દુર્ભાવ થતો નથી। યમરાજની વાત સાંભળીને ભગવાન સૂર્યે છાયા સંગનાને બોલાવીને પૂછ્યું, સંગના ક્યાં ગઈ? તે બોલી, નાથ, હું જ ત્વષ્ટા પ્રજાપતિની કન્યા અને આપની પત્ની છું, આપે મારાથી જ આ સંતાન ઉત્પન્ન કર્યા છે। સૂર્યે જુદી જુદી રીતે ઘુમાવી ફેરવીને પૂછ્યું, પરંતુ તેણે સાચી વાત ન કહી, ત્યારે સૂર્યદેવ તેને શ્રાપ આપવા તૈયાર થયા। આ જોઈને તેણે બધી વાત યથાર્થ રીતે બતાવી દીધી। સાચી વાતની ખબર પડ્યા પછી ભગવાન સૂર્ય વિશ્વકર્માને ઘેર ગયા। વિશ્વકર્માએ પોતાને ઘેર પધારેલા ત્રિલોક પૂજિત સૂર્યદેવનું બહુ ભક્તિપૂર્વક પૂજન કર્યું। પછી સંગનાનું સ્થાન પૂછવાથી તેમણે કહ્યું, ભગવાન, તે મારા ઘરે આવી અવશ્ય હતી, પરંતુ મેં પાછી આપના ઘરે મોકલી દીધી. ત્યારે સૂર્યે સમાધિસ્થ થઈને જોયું, તે ઘોડીનું રૂપ ધારણ કરીને ઉત્તર કુરુ દેશમાં તપસ્યા કરી રહી છે. તેની તપસ્યાનો એક ઉદ્દેશ્ય છે મારા સ્વામીની આકૃતિ સૌમ્ય અને શુભ થઈ જાય. સૂર્યને તેની તપસ્યાનું કારણ સમજાઈ ગયું, જેથી તેમણે વિશ્વકર્માને કહ્યું, આપ મારા તેજને ઓછું કરી દો. ત્યારે વિશ્વકર્માએ સંવત્સર રૂપ ચક્રવાળા સૂર્યના તેજને ઓછું કરી દીધું. તે સમયે દેવતાઓએ તેમની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી દેવતાઓ અને ઋષિઓને સંપૂર્ણ ત્રિભુવન પૂજનીય ભગવાન સૂર્યદેવની સ્તુતિ કરી. દેવા ઉચુઃ નમસ્તે ઋક સ્વરૂપાય સામ રૂપાય તે નમઃ, યજુઃ સ્વરૂપાય સામનામ ધામ વતે નમઃ, જ્ઞાનેક ધામ ભૂતાય નિર્ધૂત તમસે નમઃ, શુદ્ધ જ્યોતિઃ સ્વરૂપાય વિશુદ્ધાય વિશુદ્ધાય અમલાત્મને, વરિષ્ઠાય વરેણ્યાય પરસ્મે પરમાત્મને, નમો અખિલ જગદવ્યાપી સ્વરૂપાય આત્મમૂર્તયે, સર્વકારણભૂતાય નિષ્ઠાય જ્ઞાનચેતસામ, નમઃ સૂર્ય સ્વરૂપાય પ્રકાશ આત્મસ્વરૂપિણે, ભાસ્કરાય નમસ્તુભ્યં તથા દિનકૃતે નમઃ, સર્વરી હેતવે ચૈવ સંધ્યા જ્યોત્સના કૃતે નમઃ. દેવતાઓ બોલ્યા, ભગવાન ઋગ્વેદ સ્વરૂપ આપને નમસ્કાર છે, સામવેદ રૂપ આપને પ્રણામ છે, યજુર્વેદ સ્વરૂપ આપને નમસ્કાર છે, આપ જ સમસ્ત સામોના અધિષ્ઠાતા છો, આપને પ્રણામ છે. આપ જ્ઞાનના એકમાત્ર આધાર અને અંધકારનો નાશ કરનારા છો, આપને નમસ્કાર છે. આપનું સ્વરૂપ શુદ્ધ જ્યોતિર્મય છે, આપ સ્વભાવથી જ પરમ શુદ્ધ તથા નિર્મલ આત્મા છો, આપને પ્રણામ છે. આપ સૌથી મહાન સર્વશ્રેષ્ઠ સૌથી પર અને સાક્ષાત પરમાત્મા છો, આપનું સ્વરૂપ સંપૂર્ણ જગતમાં વ્યાપક છે. આપ સૌના આત્મરૂપ છો, આપને નમસ્કાર છે. આપ સૌની ઉત્પત્તિના કારણ જ્ઞાનનું ચિંતન કરનારા પુરુષોના પ્રાપ્તવ્ય સ્થાન સૂર્ય સ્વરૂપ તથા પ્રકાશાત્મરૂપ છો, આપને નમસ્કાર છે. પ્રભાનો વિસ્તાર કરનારા આપને નમસ્કાર છે. દિવસનું સર્જન કરનારા આપને પ્રણામ છે. રાત્રિનો હેતુ પણ આપ જ છો તથા સંધ્યા અને ચાંદનીની સૃષ્ટિ પણ આપ જ કરો છો, આપને નમસ્કાર છે. ત્વમ સર્વમેતદ ભગવન જગદ્દૂત ભ્રમતા ત્વયા ભ્રમત્યાવિદમ અખિલમ બ્રહ્માંડમ સચરાચરમ, ત્વદમ સુભિરિદમ સ્પૃષ્ટમ સર્વમ સંજાયતે શુચિ ક્રિયતે ત્વત્કરે હિ સ્પર્શાજ જ્વાલાદિનામ પવિત્રતા, હોમાદાનાદિકો ધર્મો નોપકારાય જાયતે તાવદ યાવન્ન સંયોગી જગ દેતત ત્વદ શુભિહિ. અર્થાત ભગવાન, આપ જ સંપૂર્ણ જગત છો, આપ જ ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત બ્રહ્માંડ ઓતપ્રોત છે. તેથી ઉર્ધ્વલોકમાં જ્યારે આપ ભ્રમણ કરો છો ત્યારે આપની સાથે આ બ્રહ્માંડ પણ ફરે છે. આપના કિરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને જ સંપૂર્ણ વસ્તુઓ પવિત્ર થાય છે. આપના કિરણો જ પોતાના સ્પર્શથી જળ વગેરેને પવિત્ર કરે છે. જ્યાં સુધી આ જગતમાં આપની દિવ્ય રશ્મિઓનો સંયોગ થતો નથી ત્યાં સુધી હોમ દાન વગેરે ધર્મ સફળ થતા નથી. રુચસ્તે સકલા રહેતા જજુષ્યેતાની ચા અન્યતઃ ચ અન્યતઃ, સકલાની ચ સામાની નિપતંતી ત્વદગંતઃ ઋંગમયસત્વમ જગન્નાથ ત્વમેવ ચ યજુર્મયઃ, યતઃ સામમયસ્વેવ મયશ્ચેવ તતો નાથ ત્રયીમયઃ, ત્વમેવ બ્રહ્મણો રૂપમ પરમ ચા આપરમેવ ચ મૂર્તામૃતસ્તથા સૂક્ષ્મ સ્થૂલ રૂપસ્તથા સ્થિતઃ નિમેષ કાષ્ઠા આદિમયઃ કાલરૂપઃ ક્ષયાત્મકઃ, પ્રસિદ્ધ સ્વેચ્છયા રૂપમ સ્વતેજઃ શમનમ કુરુ. અર્થાત ઋગ્વેદની આ સંપૂર્ણ ઋચાઓ, બીજી બાજુ યજુર્વેદના બધા મંત્રો તથા સામવેદની સંપૂર્ણ સ્તુતિઓ આપના જ અંગોથી પ્રગટ થાય છે. જગન્નાથ, આપ ઋગ્વેદમય છો, આપ જ યજુર્વેદ છો તથા આપ જ સામવેદ છો નાથ, આ પ્રમાણે આપ ત્રયમય છો, ત્રણેય વેદ આપના જ સ્વરૂપ છે, આપ જ બ્રહ્મનું પર અને અપર રૂપ છો, મૂર્ત અમૂર્ત સ્થૂલ અને સૂક્ષ્મ બધા રૂપોમાં આપ જ સ્થિત છો, નિમેષ કાષ્ઠા વગેરે કાળના જે નાના નાના વિભાગ છે તે બધા આપના સ્વરૂપ છે, આપ જ ક્ષયાત્મક એટલે પ્રતિક્ષણ પસાર થનારા કાળરૂપ છો ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને પોતાની ઈચ્છાથી જ પોતાના પ્રચંડ તેજને શાંત કરો, માર્કંડેજી કહે છે. દેવતાઓ અને ઋષિઓએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી તેજો રાશિ અવિનાશી ભગવાન સૂર્યે વિશ્વકર્મા દ્વારા પોતાના તેજને ઓછું કરી દીધું. તેમનું જે ઋગ્વેદમય તેજ હતું તેનાથી પૃથ્વીનું નિર્માણ થયું, યજુર્વેદમય તેજથી દ્વિલોકની રચના થઈ અને સામવેદમય તેજ સર્વલોકરૂપે પ્રતિષ્ઠિત થયું. વિશ્વકર્માએ સૂર્યના તેજના 16 ભાગોમાંથી 15 ભાગ ઓછા કરી દીધા અને તેમના દ્વારા શંકરજીનું ત્રિશુળ, ભગવાન વિષ્ણુનું ચંકર, ભગવાન વિષ્ણુનું ચક્ર, વસુગુણોના ભયંકર શંકુ, અગ્નિની શક્તિ, કુબેરની શિબિકા એટલે પાલખી તથા અન્ય અન્ય દેવતા યક્ષ તથા વિદ્યાધરો માટે ભયંકર અસ્ત્ર શસ્ત્ર બનાવ્યા. ભગવાન સૂર્ય ત્યારથી પોતાના તેજનો 16મો ભાગ ધારણ કરે છે. તેજ ઓછું થયા બાદ તેઓ અશ્વનું રૂપ ધારણ કરીને ઉત્તરકુરુ નામના દેશમાં ગયા અને તેમણે ઘોડીના રૂપમાં સંજ્ઞાને જોઈ. તેમને આવતા જોઈને સંજ્ઞાને પરાયા પુરુષની આશંકા થઈ, તેથી તે પોતાના પૃષ્ઠભાગની રક્ષા કરતી રહીને સામેથી તેમની સમુખ આવી. પછી તેમના મળ્યા પછી બંનેની નાસિકાઓનો સંયોગ થયો, તેનાથી અશ્વરૂપધારી સંજ્ઞાના મુખમાંથી 2 પુત્ર ઉત્પન્ન થયા જે નાસત્ય અને દસ્ત નામે પ્રસિદ્ધ થયા. વીર્યપાત પછી રેવંત નામનો એક પુત્ર ઉત્પન્ન થયો જે ઢાલ તલવાર અને કવચ ધારણ કરીને બાણ અને ભાથાથી સુસજ્જ અને ઘોડા ઉપર બેઠેલો જ પ્રગટ થયો. ત્યાર પછી ભગવાન સૂર્યએ સંજ્ઞાને પોતાના અનુપમ સ્વરૂપનું દર્શન કરાવ્યું. તેમના રૂપને જોઈને સંજ્ઞાને બહુ પ્રસન્નતા થઈ. પછી તેણે પણ પોતાનું રૂપ ધારણ કરી લીધું. ત્યારે સૂર્યદેવ પોતાની પ્રેમાળ પત્નીને સાથે લઈને પોતાના નિવાસસ્થાન ઉપર આવ્યા. ભગવાન સૂર્યના જે પ્રથમ પુત્ર હતા તેમની વ્યવસ્વત નામે પ્રસિદ્ધિ થઈ. બીજા પુત્રનું નામ યમ હતું. તેઓ માતાના શ્રાપગ્રસ્ત હતા. પિતાએ તેમના શ્રાપનું આ રીતે નિવારણ કર્યું હતું. કીડા યમના પગનું માંસ લઈને પૃથ્વી પર પડી જશે, પછી આમનો પગ પૂર્વવત થઈ જશે. યમની દ્રષ્ટિ ધર્મ પર હતી અને મિત્ર તથા શત્રુ બધા માટે તેમનો સમાન ભાવ હતો. તેથી સૂર્યને પ્રજાઓને ધર્મ અધર્મનું ફળ આપવા માટે તેમને યમરાજના પદ પર પ્રતિષ્ઠિત કર્યા. યમુના કલિંદ પર્વતની વચ્ચેથી વહેનારી નદી થઈ. બંને અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રેવંતને પણ ગુહ્યકોના સ્વામી બનાવવામાં આવ્યા. હવે છાયા સંજ્ઞાના પુત્રોની જ્યાં નિયુક્તિ થઈ તેની વાત સાંભળો. છાયા સંજ્ઞાના જ્યેષ્ઠ પુત્રનો વર્ણ રૂપરંગ વ્યવસ્થિત મનુ જેવો જ હતો, તેથી તેઓ સાવર્ણિક નામે પ્રસિદ્ધ થયા. તેઓ જ 8મા મનુ થશે. તે સમયે રાજા બલિ ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત રહેશે. છાયાના બીજા પુત્ર શનેશ્વરને પિતાએ ગ્રહોના મધ્યમાં નિયુક્ત કર્યા. ત્રીજી સંતાન તપ્તી નામની કન્યા હતી. તેણે રાજા સંવર્ણને પોતાના સ્વામી બનાવ્યા અને તેમનાથી કુરુ નામના પુત્રનો જન્મ થયો. આ કુરુ એક પ્રસિદ્ધ રાજા થયા. વૈવસ્વત મન્વંતરમાં 8 દેવગણ માનવામાં આવ્યા છે. તેમના નામ આ પ્રમાણે છે: આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, વિશ્વદેવ, મરુત, ભૃગુ તથા અંગિરા. એમનામાં આદિત્યગણ, મરુદગણ તથા રુદ્રગણ કશ્યપજીના પુત્ર છે. સાધ્યગણ, વસુગણ તથા વિશ્વદેવ આ ધર્મના પુત્ર છે. ભૃગુગણ ભૃગુના અને આંગિરસગણ મહર્ષિ અંગિરાના પુત્ર છે. બ્રહ્મન આ બધો મારીચ સર્ગ છે. મારીચ નંદન કશ્યપની સંતાન હોવાથી એમને મારીચ કહે છે. આ મન્વંતરમાં જે ઇન્દ્ર છે તેમનું નામ ઉર્જસ્વી છે. એ મહાત્મા યજ્ઞભાગના ભોગતા છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જે ઇન્દ્ર થાય છે તે બધાના લક્ષણ સમાન સમજવા જોઈએ. હવે વર્તમાન ત્રિલોકીનું વર્ણન સાંભળો. ભૂરલોક તો આ પૃથ્વી છે, અંતરિક્ષને દ્યુલોક અથવા ભૂવરલોક માનવામાં આવ્યો છે અને દિવ્યલોકને સ્વર્ગલોક કહે છે. અત્રિ, વશિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર તથા જમદગ્નિ આ સાત મન્વંતરના સપ્તર્ષિ છે. ઈશ્વાકુ, નૃગ, દૃષ્ટિ, શર્યાતિ, નરિષ્યંત, નાભાગ, અરિષ્ટ, કરુષ અને પ્રસદ આ નવ વૈવસ્વત મનુના પુત્ર છે. આ પ્રમાણે મેં તમારી સમક્ષ આ વૈવસ્વત મન્વંતરનું વર્ણન કર્યું છે. આનું શ્રવણ પાઠ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે અને મહાન પુણ્યનો ભાગી થાય છે. કૃષ્ટુકી બોલ્યા, મહામુને, આપે સ્વયંભૂ મનુ વગેરે સાત મનુઓનું વર્ણન કર્યું તથા તેમના મન્વંતરમાં જે દેવતા, રાજા અને મુનિ થયા હતા તે પણ બતાવ્યા. આ કલ્પમાં બીજા જે સાત મનુ થશે તેમનો પરિચય આપો તથા તેમના મન્વંતરોમાં જે દેવતા વગેરે થવાના છે તેમનું પણ વર્ણન કરો. માર્કંડેજીએ કહ્યું, બ્રહ્મન, છાયા સંજ્ઞાના પુત્ર સાવર્ણનું નામ તમને બતાવી ચૂક્યો છે. તેઓ બધી રીતે પોતાના મોટા ભાઈ વૈવસ્વત મનુ જેવા જ હતા. તે જ આઠમા મનુ થશે. પરશુરામ, વ્યાસ, ગાલવ, દીપ્તિમાન, કૃપ, ઋષ્યશૃંગ તથા અશ્વત્થામા આ સાત સાવર્ણી મન્વંતરમાં સપ્તર્ષિ થશે. સુતપા, અમિતાભ અને મુખ્ય આ ત્રણ દેવગણ થશે. એમનામાંથી પ્રત્યેક ગણ અલગ અલગ 20-20 દેવતાઓનો સમુદાય હશે. તપસ્તપ, શક્ર, ધૃતિ, જ્યોતિ, પ્રભાકર, પ્રભાસ, દૈત, ધર્મ, તેજ, રશ્મિ તથા વક્રતુ વગેરે દેવતા સુતપા ગણના 20 દેવતાઓની અંતર્ગત છે. પ્રભુ, વિભુ અને વિભાસ વગેરે દેવતા અમિતાભ નામના બીજા ગણના 20 દેવતાઓને અંતર્ગત છે. ત્રીજા ગણના જે 20 દેવતા છે તેમનામાં દમ, દાંત, રીત, સોમ અને વિંત વગેરે મુખ્ય છે. આ મુખ્ય ગણના દેવતા કહેવાય છે. આ બધા મન્વંતરના સ્વામી થશે. એ મરીચિ, નંદન, પ્રજાપતિ, કશ્યપના જ પુત્ર છે. વિરોચનના પુત્ર બલિ આમના ઇન્દ્ર થશે. તે બલિ આજે પણ પોતાની પ્રતિજ્ઞાના બંધનથી બંધાઈને પાતાળલોકમાં વિરાજમાન છે. વિરજા, અર્વવીર, નિર્મોહ, સત્યવાક, કૃતિ તથા વિષ્ણુ વગેરે સાવરણી મનુના પુત્ર થશે. અધ્યાય 40 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.